سوره عنكبوت سوره نمبر 29 بسم الله الرحمن الرحيم شروع کرو چھو خوب ج موٹا مہربان نے بہو ج رحم والا اللہ نا نام تھی الف لام احسب الناس ان يتركوا ان يقولوا آمنا وهم لا يفتنون الف لام ميم શું લોકોએ એમ ધારી લીધું છે કે તેઓ સિર્ફ આટલું કહેવાથી કે અમે ઈમાન લાવ્યા તેથી છોડી દેવામાં આવશે અને તેમની પરીક્ષા કે અજમાઈશ કરવામાં નહીં આવે? ને ચોક્કસ જ અમોએ તેમની આગળવાળાઓને પણ અજમાવ્યા હતા, યાની કે પરીક્ષા કરી હતી, જેથી અલ્લાહ જેઓ સાચા છે તેમને જરૂર જાણી લેશે ને જૂઠાઓને પણ જરૂર જાણી લેશે. શું તે લોકોએ કે જેઓ બદીઓ કર્યા કરે છે, ગુનાહો કર્યા કરે છે, એમ ધારી લીધું છે કે તેઓ અમારાથી આગળ વધી જશે? કેવો ખરાબ છે તે ફેંસલો કે તે જેઓ કરે છે. જે કોઈ અલ્લાહની મુલાકાતની આશા રાખતો હોય તો તેઓ જાણી લે કે અલ્લાહે નક્કી કરેલો વખત જરૂર આવનારો છે ને તે મહાન સાંભળનાર ને જાણનાર છે. ને જે શખ્સ સખત કોશિશ કરે છે, યાની કે નેકી કરવામાં સખત કોશિશ કરે છે, તે તેના પોતાના જ ભલા માટે કોશિશ કરે છે. એમાં શંકા નથી કે અલ્લાહ તમામ દુનિયાવાળાઓથી એકદમ આઝાદ છે. ને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક કાર્યો કર્યા તેમની બદીઓ તેમનાથી જરૂર ટાળી દઈશું ને તેઓ જે કાર્યો કરતા હતા તે કરતા ઉત્તમ બદલો અમે તેમને આપીશું. અને અમોએ માણસોને તેના મા બાપ સાથે નેકીથી વર્તવાનો હુકમ કર્યો છે, પણ જો તેઓ તારી ઉપર જબરદસ્તી કરે કે તું પણ એવી વસ્તુને મારી શરીકને ભાગીદાર બનાવ કે જેનું તને જ્ઞાન ન હોય, તો તું તે બેનો હુકમ માન નહીં. તમો બધાનું પાછું ફરવું મારી જ તરફ થશે. પછી જે જે વર્તન તમે કર્યા કરતા હતા તેનાથી અમે તમને જાણકાર કરી દઈશું. ને જે લોકો ઈમાન લાવ્યા તથા અમલે સાલેહ કર્યા, નેક આમાલો કર્યા, તો તેમને અમે કયામતના દિવસે જરૂર નેકો કારોમાં દાખલ કરી દઈશું. الناس كعذاب الله فإذا الناس كعذاب الله ولئن جاء نصر من ربك ليقولن إنا كنا معكم أوليس الله بأعلم بما في صدور العالمين. ને લોકોમાંથી કોઈ કોઈ એવા પણ છે જે મોઢેથી તો કહે છે કે અમે અલ્લાહ પર ઈમાન લઈ આવ્યા, પણ જ્યારે અલ્લાહની રાહમાં તેને કંઈ તકલીફ પહોંચે છે તો તે તકલીફને અલ્લાહના અઝાબ સમાન ગણે છે, અલ્લાહના કહર સમાન ગણે છે. અને એ રસૂલ, જ્યારે તારા પાલનહાર તરફથી તારી પાસે કોઈ મદદ પહોંચે છે ત્યારે તે બધાને બધા જ આ જરૂર કહેશે કે અમે તો તમારી સાથે હતા. પણ શું અલ્લાહ દુનિયાવાળાના દિલોમાં જે કાંઈ છે તેનાથી માહિતગારને જાણકાર નથી? ને બેશક અલ્લાહ તે લોકોને જાણી લેશે કે જેઓ ઈમાન લઈ આવ્યા છે, અને મુનાફિકોને પણ, યાની કે દિલમાં ન હોવા છતાં મોઢેથી બોલનારાઓને જરૂર જાણી લેશે. અને નાસ્તિકો, ઈમાન ન લાવનારાઓ, ઈમાન લાવનારાઓને કહે છે કે તમે અમારા મુજબ કરો, અમારા પગલે ચાલો, અને અમે કયામતમાં તમારા ગુનાહોનો બોજો ઉપાડી લઈશું. પણ તેઓ તેમના ગુનાહોનો કોઈ પણ બોજો ઉપાડનારા થશે નહીં, બેશક તેઓ જૂઠા છે. ને તેઓ પોતપોતાના ગુનાના બોજા જરૂર ઉપાડશે, ને પોતાના બોજા સાથે લોકોને બહેકાવવાના બીજા બોજા પણ ઊંચકશે. ને જે જે વાતો તેઓ ઉપજાવીને ઘડી કાઢતા હતા તેના બારામાં કયામતના દિવસે તેમને જરૂર સવાલ કરવામાં આવશે. અને ચોક્કસ અમોએ નૂહને તેની કોમ તરફ પૈગંબર બનાવી મોકલ્યા, પછી તેઓમાં 1,050 વર્ષ ઓછા રહ્યા ને હિદાયત કર્યા કરી. પછી તે લોકોને તેમની જુલમગાર હાલતમાં તોફાને આવી પકડ્યા. પછી અમોએ તે નૂહને તથા કિશ્તીવાળાઓને બચાવી લીધા, અને તે બનાવને બધી દુનિયાવાળાઓ માટે એક નસીહત આપતી નિશાની બનાવી. ને ઇબ્રાહીમને યાદ કરો જ્યારે તેણે પોતાની કૌમને કહ્યું કે તમે અલ્લાહની ઇબાદત કરો તથા તેનાથી ડરો, અગર તમે જ્ઞાન ધરાવતા હો તો આ તમારા માટે ઉત્તમ છે. સિવાય તેના કાંઈ નથી કે તમે અલ્લાહને મૂકી જેમને પૂજો છો, ઇબાદત કરો છો, તે સિર્ફ પાષાણની મૂર્તિઓ જ છે, અને વળી જૂઠી વાતો ઘડી કાઢો છો. બેશક તેઓ કે જેમની અલ્લાહના સિવાય તમે પૂજા કરો છો તમારી કોઈ પણ રીતની રોજીનો અધિકાર ધરાવતા નથી, માટે અલ્લાહ પાસે જ રોજી માંગો અને તેની જ ઇબાદત કરો ને તેનો જ આભાર માનો, તેની તરફ તમારું પાછું ફરવાનું થશે. ને એ મક્કાવાસીઓ, જો તમે મારા આ રસૂલને જૂઠલાવો તો કઈ પરવા નથી, તમારા પહેલાની કૌમો પણ પોતપોતાના રસૂલોને જૂઠલાવી ચૂકી છે, ને રસૂલના માથે અલ્લાહનો સંદેશો સાફ રીતે પહોંચાડી દેવા સિવાય બીજું કાંઈ જ નથી. શું તેમણે આ નથી વિચાર્યું કે અલ્લાહ તમામ દુનિયાઓને નવેસરથી કેવી રીતે પેદા કરે છે, પછી તેને ફરી પેદા કર્યા કરે છે? બેશક અલ્લાહ માટે આ વાત સહેલી છે. એ રસૂલ, તું કહે કે તમે જમીનમાં ચાલો ફરો, પછી ધ્યાનથી જોવો કે તેણે દુનિયાઓનો કેવી રીતે શરૂઆત કરી છે. પછી કયામતના દિવસે એ જ અલ્લાહ લોકોને છેવટનું ઉઠાડવું ઉઠાડશે. બેશક અલ્લાહ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ રાખનારો છે. તે જેને ચાહે છે અઝાબ આપે છે, ને જેને ચાહે છે તેના પર દયા કરે છે, ને તમો સર્વો તેની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તમે અલ્લાહને ન જમીનમાં લાચાર બનાવનારા છો અને ન આસમાનમાં, ને અલ્લાહના સિવાય ન તમારો કોઈ કામને પૂરો કરનાર તરીકે છે, ને ન કોઈ મદદગાર. ને જે લોકો અલ્લાહની આયતોનો તથા કયામતમાં તેની મુલાકાતનો ઇનકાર કરશે, તેઓ જ મારી રહેમતથી નિરાશ બનશે, અને તેમના જ માટે દુઃખ આપતો અઝાબ હશે. ખુલાસો કે તે ઇબ્રાહીમની કૌમનો જવાબ આ સિવાય બીજો કઈ ન હતો કે તેઓ આપસમાં કહેવા લાગ્યા કે તેને કત્લ કરી નાખો અથવા તેને બાળી નાખો. પછી અલ્લાહે તે ઇબ્રાહીમને નમરૂદની આગથી બચાવી લીધા. બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ હાજર છે. بينكم في الحياة الدنيا ثم يوم القيامة يكفر بعضكم ببعض ويلعن بعضكم بعضا ومأواكم النار وما لكم من ناصرين. ابراهيم કહ્યું કે સિવાય તેના બીજું કાંઈ નથી કે તમોએ અલ્લાહને મૂકી દઈ સંસારી જીવનમાં અંદરો અંદરની દોસ્તીના કારણે મૂર્તિઓને ખુદા માની લીધા છે. પછી કયામતના દિવસે તમારામાંથીના કેટલાકોનો ઇનકાર કરશે ને તમારામાંથીના કેટલાકો પર લાનતને નફરીન કરશે ને તમો સર્વનું ઠેકાણું જહન્નમ હશે ને તમારો કોઈ જ મદદગાર થશે નહીં. પછી સિર્ફ લૂત તેના પર ઈમાન લાવ્યા ને કહેવા લાગ્યા કે હું મારા પાલનહાર તરફ જ હિજરત કરનારો છું. બેશક તે જ જબરદસ્ત ને હિકમત વાળો છે. અને અમોએ તેને ઇસહાક તથા યાકૂબ જેવા દીકરા અતા કર્યા અને તેમના વંશજોમાં તેમની નસલમાં નબુવત તથા કિતાબ મુકરર કરી ને તેનો બદલો તેને દુનિયામાં આપ્યો ને આખેરતમાં પણ બેશક તે નેકી કરનારાઓમાંથી ના છે. ને લૂતને યાદ કરો જ્યારે તેણે પોતાની કૌમને કહ્યું કે બેશક તમે એવા બેશરમ કાર્ય કરો છો કે તેવા તમારી આગળ આખી દુનિયામાં કોઈએ કર્યા નથી. શું તમે કામ વાસના માટે ઔરતોને મૂકી મર્દો પાસે જાઓ છો અને મુસાફરોને લૂંટવા માટે તેમનો રસ્તો કાપો છો અને તમારા જલસાઓમાં મનાય કરેલું અકુદરતી કાર્ય પણ કરો છો? ત્યારે તેની કોમ પાસે આ સિવાય બીજો કશો જવાબ ન હતો કે તેમણે કહ્યું કે જો તું સાચાઓમાંથી ના હો તો અમારા પર અલ્લાહનો અઝાબ કે કહર લઈ આવ. લૂતે અર્જ કરી કે એ મારા પાલનહાર, આ ફસાદખોરોની ખિલાફ મારી મદદ કર. ને જે વખતે અમારા મોકલેલા ફરિશ્તા ઇબ્રાહીમ પાસે બુઢાપામાં દીકરા મેળવવાના શુભ સમાચાર લઈને આવ્યા ત્યારે તેમણે કહ્યું કે બેશક અમે આ ગામવાસીઓનો નાશ કરનારા છીએ. બેશક તે ગામના રહેવાસીઓ ઝુલમગાર છે. ઇબ્રાહીમે કહ્યું કે તમને ધ્યાન રહે કે તેમાં લૂત પણ છે. ફરિશ્તાઓએ કહ્યું કે જે કોઈ તેમાં છે તેનાથી અમે સારી રીતે જાણકાર છીએ અને તેને તથા તેના કુટુંબીજનોને જરૂર બચાવી લઈશું, સિવાય તેની પત્ની કે જે પાછળ રહી જનારાઓમાંથી હશે. بهم ذرعا وقالوا لا تخف ولا تحزن إنا منجوك وأهلك إلا امرأتك كانت من الغابرين. ને જે વખતે અમારા મોકલેલા દૂતો લૂતની પાસે આવ્યા ત્યારે તે તેમને જોઈ દિલગીર થયા અને તેમની હિફાજત માટે પોતાને એકદમ કમજોર જોયા. તો તેઓએ કહ્યું કે એ લૂત, તું ડર ન પામ અને અફસોસ ન કર. બેશક અમે તને તથા તારા કુટુંબીજનોને છુટકારો આપનારા છીએ, સિવાય તારી બીબીના કે જે પાછળ રહી જનારાઓ માંથીની થશે. બેશક અમે આ ગામ ઉપર આ કારણસર કે તેઓ ખરાબ કાર્યો કર્યા કરે છે આસમાન પરથી આપત્તિ ઉતારનારા છીએ. ولقد تركنا منها آية بينة لقوم يعقلون. ને ચોક્કસ જ અમોએ તે ઊંધી વળી ગયેલી વસ્તીને સમજદારો માટે એક ખુલ્લી નિશાની બનાવી રહેવા દીધી છે. فقال يا قوم اعبدوا الله وارجوا اليوم الآخر ولا تعثوا في الأرض مفسدين. અને મધ્યન તરફ તેમના દોસ્ત શોએબને મોકલ્યા. પછી તેણે કહ્યું કે એ મારી કોમ, તમે અલ્લાહની ઇબાદત કરો અને આખરતના દિવસના ઉત્તમ બદલાના ઉમેદવાર રહો ને જમીન ઉપર જુલમ કરી ફસાદ ફેલાવતા ન રહો. પણ તે લોકોએ તે શોએબને જુઠલાવ્યા જેથી તેમને ધરતીકંપે ઝલઝલાએ ઝડપી લીધા. આથી તેઓ પોતપોતાના ઘરોમાં સ્થિર બની મોત પામી રહી ગયા. وثمود وقد تبين لكم من مساكنهم وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل وكانوا مستبصرين. અને આ તથા સમુદના કબીલા વાળાઓનો પણ નાશ કર્યો જેમના ઘરોના બાકી રહી ગયેલા ભાગો પરથી તેમની ખરાબ હાલત જાહેર થઈ આવે છે. ને શેતાને તેમના કામોને તેમની નજરમાં શોભા દેતા કરી દીધા હતા, જેથી તેણે તેમને સાચા રસ્તાથી રોકી દીધા હતા. જો કે તેઓ શાણા ને સમજુ જરૂર હતા. ને કારૂન તથા ફિરોન તથા હામાનનો પણ નાશ કર્યો. ને ચોક્કસ જ મૂસા તેમની પાસે સાફ દલીલો લઈને આવ્યા હતા, પણ તેમણે તે જમીનમાં અભિમાન કર્યો. છતાંય અમારી પાસેથી ક્યાંય પણ છટકી શક્યા નહીં. فكلاً أخذنا بذنبه فمنهم من أرسلنا عليه حاصباً ومنهم من أخذته الصيحة ومنهم من خسفنا به الأرض ومنهم من أغرقنا وما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون. પછી અમોએ દરેકને તેમના ગુનાહોના બદલામાં પકડી લીધા. પછી તેઓમાંથી કેટલાકો ઉપર અમોએ પથ્થરોનો વરસાદ વરસાવ્યો અને કેટલાકોને ભયંકર કિકિયારીઓએ ભયંકર અવાજે ઝડપી લીધા અને કેટલાકોને અમોએ જમીનમાં સમાવી દીધા અને કેટલાકોને સમુદ્રમાં ડૂબાડી દીધા. ને અલ્લાહનું આ કામ નથી કે તેમના ઉપર જુલ્મ કરે, પણ તેઓ પંડે ખુદ જ પોતાના જીવ ઉપર જુલ્મ કર્યા કરતા હતા. તે લોકો કે જેમણે અલ્લાહના સિવાય બીજાઓને પોતાના કામને પૂરા કરનાર તરીકે બનાવી લીધા છે, તેમનો દાખલો તે કરોળિયાના જેવો છે કે જેણે એક ઘર બનાવ્યું, યાની કે એક જાળું બનાવ્યું. ને બેશક નબળામાં નબળું ઘર કરોળિયાનું જ હોય છે અગર તેઓ સમજી શકે તો. બેશક તેઓ અલ્લાહના સિવાય જે વસ્તુને પોકારે છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે, અને તે જબરદસ્ત હિકમત વાળો છે. અને આ દાખલાઓ અમે લોકોના સબકને નસીહત માટે બયાન કરીએ છીએ, અને જ્ઞાની લોકો સિવાય, આલિમ લોકો સિવાય તે કોઈ સમજી શકતું નથી. અલ્લાહે આસમાનો તથા જમીનને સાચા મકસદ માટે પેદા કર્યા છે, બેશક તેમાં ઈમાન લાવનારાઓ માટે નિશાનીઓ હાજર છે. એ રસૂલ, આ કિતાબમાંથી તારા તરફ જે વહી કરવામાં આવી છે તેનો પાઠ કર્યા કર અને નમાઝ પઢ્યા કર. બેશક નમાઝ બેશરમી ભર્યા અને શોભે નહીં તેવા વર્તનથી બચાવે છે, અને સાચે જ અલ્લાહની યાદ સૌ કરતા મોટી વસ્તુ છે. અને તમે લોકો જે કાંઈ કરો છો તે અલ્લાહ સારી રીતે જાણે છે.